શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 20મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, ગૃહસ્થ પુરુષોએ નિયમોનું પાલન કરી પોતાની શરીર અને ધનની શક્તિ પ્રમાણે સમયે સમયે વિધિપૂર્વક શ્રાદ્ધ અવશ્ય કરવા. શ્રાદ્ધ શબ્દનો અર્થ આ પ્રમાણે છે કે મૃત્યુ પામેલા પોતાના પ્રેતોને અને પિતૃઓને ઉદ્દેશીને તેઓનું પ્રિય કરવા, તેમના પુત્રાદિક દ્વારા અન્નાદિકનું ભોજન અને સુવર્ણાદિકનું દાન શ્રદ્ધાપૂર્વક દેવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે. હે વિપ્ર, નિત્યશ્રાદ્ધ, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ, સપિંડીકરણ, ગોષ્ઠી, પર્વ, શુદ્ધિ, કર્માંગ, દૈવિક, પૌષ્ટિક અને યાત્રિક શ્રાદ્ધ આ પ્રમાણે 12 પ્રકારના શ્રાદ્ધ સ્મૃતિઓમાં કહેલા છે. આ સર્વેના લક્ષણો નિર્ણય સિંધુમાં વિસ્તારથી લખ્યા છે. બીજા એક મુનિએ એકોદ્દિષ્ઠ શ્રાદ્ધ, પર્વ શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ અને સપિંડીકરણ શ્રાદ્ધ આ 4 પ્રકારના જ શ્રાદ્ધ કહ્યા છે. હે વિપ્ર, શ્રાદ્ધ ક્યાં કરવા તે કહું છો? તીર્થમાં અને પોતાના ઘરમાં પણ ગોમયથી સુસંસ્કૃત કરેલી ભૂમિવાળા દક્ષિણ દિશામાં થોડા નમતા પ્રદેશમાં પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરવા. હે વિપ્ર, જ્યાં તુલસી વનની છાયા હોય તેવા સ્થાનમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ પ્રદાન કરવું. જે પુરુષ ગયાશીર નામના ક્ષેત્રમાં શમીપત્રના પ્રમાણ જેટલું પિંડદાન આપે છે તે પુરુષ 7 ગોત્રના 101 કુળનો ઉદ્ધાર કરે છે. તે 7 ગોત્રમાં પિતા, માતા, પત્ની, બહેન, દીકરી, ફોઈ અને માસી આવે છે. તેમાં પિતાના ગોત્રમાં 24 કુળ, માતાના ગોત્રમાં 20 કુળ, પત્નીના ગોત્રમાં 16 કુળ, બહેનના ગોત્રમાં 12 કુળ, દીકરીના ગોત્રમાં 11 કુળ, ફોઈના ગોત્રમાં 10 કુળ અને માસીના ગોત્રમાં 8 કુળ એમ 101 કુળનો ઉદ્ધારક થાય છે. હે વિપ્ર, હવે શ્રાદ્ધ ક્યાં ન કરવા તે કહું છો? વિદ્વાન પુરુષે જે પ્રદેશમાં મ્લેચ્છજનો ઘણા રહેતા હોય તેવા પ્રદેશમાં રાત્રિના સમયે, બંને સંધ્યાના સમયે અને અંતરિક્ષમાં ક્યારેય શ્રાદ્ધ કર્મ ન કરવું, તેમજ જ્યાં પ્રત્યક્ષ બ્રાહ્મણની હાજરી ન હોય ત્યાં પણ ક્યારેય શ્રાદ્ધ કર્મ કરવું નહીં. ઋષિમુનિઓએ જો દેશકાળની અનુકૂળતા હોય ને શ્રાદ્ધને યોગ્ય સંપત્તિનો પણ મેળ હોય તો પિતૃઓની તૃપ્તિ માટે 96 શ્રાદ્ધો કરવાના કહેલા છે. 12 અમાવાસ્યા, 14 મનુ આદિક તિથિઓ, 4 યુગાદિ તિથિઓ, 12 સૂર્યના મેષાદિ રાશિઓના સંક્રમણના દિવસો, 13 વૈધૃતિ નામના યોગો, 13 વ્યતિપાત નામના યોગો, મહાલયના ભાદરવા માસના વદપક્ષના 16 દિવસો, પૂર્વની 7મ અને ઉત્તરની 9મી તિથિની સાથે 4 અષ્ટકાવો, હેમંત અને શિશિર ઋતુમાં વદપક્ષની 2-2 આઠમ એમ કુલ 4 આઠમે યુક્ત 12 દિવસ સાથે કુલ મળી 96 શ્રાદ્ધો પ્રતિવર્ષ કરવાના કહેલા છે. હે વિપ્ર, ભાદરવા વદની 13મી તિથિએ મઘા નક્ષત્રમાં ચંદ્રમા હોય અને હસ્ત નક્ષત્રમાં સૂર્ય હોય તો તેને ગજછાયા નામનો યોગ કહેલો છે. તે યોગમાં જે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તે બહુ જ મોટા ફળને આપનારું થાય છે. સર્વે મહાનદીઓમાં અને એક ગયાશીર વિના સર્વ પુષ્કરાદિ તીર્થોમાં અમાવાસ્યાદિ પર્વ શ્રાદ્ધના ધર્મને જાણતા પુરુષે પોતાના પિતા જીવિત હોય છતાં પણ તે પર્વ શ્રાદ્ધો કરવા, પરંતુ તે તીર્થમાં ગયા હોય ત્યારે કરવા, પણ પિંડદાન કરવા માટે ગયાજીએ જેમના પિતા જીવિત હોય તેમણે ન જવું, કારણ કે શાસ્ત્રોના એવા વચન છે કે જેમના પિતા જીવિત હોય તેવા પુરુષે અમાવાસ્યાના શ્રાદ્ધો, ગયા શ્રાદ્ધ અને ભાદરવા માસના વદપક્ષના 16 મહાલય શ્રાદ્ધો ન કરવા અને તલથી તર્પણ ન કરવું. માત્ર તીર્થમાં ગયા હોય ત્યારે જ જીવિત પિતાવાળો પુત્ર પર્વશ્રાદ્ધો કરી શકે છે। હે વિપ્ર, પુત્ર કે પુત્રીના વિવાહમાં, પુત્રના જન્મમાં, પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવતા સોમ નામના પુત્રેષ્ટિ યજ્ઞમાં, તીર્થમાં અને સદ્ધર્મનિષ્ઠ બ્રાહ્મણના આગમનમાં આ છ જગ્યાએ જીવિત પિતાવાળા પુત્રે પણ શ્રાદ્ધ કરવા, મહાલય શ્રાદ્ધમાં અર્થાત ભાદરવા વદના સોળ શ્રાદ્ધમાં, ગયા શ્રાદ્ધમાં, વૃદ્ધિ શ્રાદ્ધમાં અને ચાર અન્વષ્ટકા શ્રાદ્ધમાં બાર દેવતાઓને ઉદ્દેશીને શ્રાદ્ધકર્મ કરવો અને બાકીના શ્રાદ્ધમાં ષટપુરુષને ઉદ્દેશીને શ્રાદ્ધ કરવો, તેમાં દેવતાઓ, પિતા, પિતામહ, પ્રપિતામહ, માતા, પિતામહી, પ્રપિતામહી, માતામહ, પ્રમાતામહ, વૃદ્ધ પ્રમાતામહ, માતામહી, પ્રમાતામહી, વૃદ્ધ પ્રમાતામહી આ બાર છે। તેમજ પિતા, પિતામહ, પ્રપિતામહ, માતામહ, પ્રમાતામહ અને વૃદ્ધ પ્રમાતામહ આ ષટ પુરુષો કહેલા છે। મેષ અને તુલા રાશિની વિશે, અયનમાં અર્થાત સૂર્ય સંક્રમણના કાળમાં મકર અને કર્ક રાશિને વિશે, સંક્રાંતિમાં મેષાદિ કોઈપણ રાશિને વિશે, સૂર્યના સંક્રમણના સમયમાં 14 મનુ આદિ તિથિઓમાં અને યુગાદિ તિથિઓને વિશે, પિંડદાનનો ત્યાગ કરી ધર્મવાન પુરુષે અન્ય શ્રાદ્ધકર્મ કરવા, હેમંત અને શિશિર ઋતુની વદ પક્ષની 4 નવમી તિથિઓમાં, નાંદી શ્રાદ્ધમાં, ગયા શ્રાદ્ધમાં અને વાર્ષિક મરણ તિથિના શ્રાદ્ધમાં માતાનું શ્રાદ્ધ અલગ કરવું, અન્ય શ્રાદ્ધના દિવસોમાં માતાનું શ્રાદ્ધ પિતાના શ્રાદ્ધ સાથે જ કરી લેવું। જે બ્રાહ્મણ વેદશાસ્ત્રના અર્થને જાણતો હોય ને સ્વધર્મનિષ્ઠ હોય તે જ શ્રાદ્ધકર્મમાં ભોજન કરાવવા યોગ્ય છે। પરંતુ વેદશાસ્ત્રના અર્થને જાણવા છતાં તેનું અનુષ્ઠાન કરતો ન હોય ને દુરાચારી હોય તેવો બ્રાહ્મણ ક્યારેય પણ શ્રાદ્ધમાં ભોજન કરાવવા યોગ્ય નથી। જે બ્રાહ્મણમાં વેદાધ્યયન, તપમાનિષ્ઠા અને સદાચારીપણું હોય તેવા વિદ્વાન વિપ્રનું પિતૃના શ્રાદ્ધમાં પ્રયત્નપૂર્વક પૂજન કરવું, માત્ર ગાયત્રી મંત્રના જપના બળવાળો પણ બ્રાહ્મણ જો પોતાના ધર્મનિયમમાં ચુસ્ત હોય તો તે શ્રાદ્ધ કર્મમાં જમાડવો શ્રેષ્ઠ છે। પરંતુ ચાર વેદનો ભણેલો હોય અને પોતાના નિયમ ધર્મમાંથી ભ્રષ્ટ હોય, સર્વત્ર અન્ન ભક્ષણ કરવાના સ્વભાવવાળો હોય ને પાપાચારી હોય તો તે શ્રાદ્ધમાં લેવો શ્રેષ્ઠ નથી। હે વિપ્ર, તીર્થને વિશે કરવામાં આવતા શ્રાદ્ધને વિશે ક્યારેય પણ બ્રાહ્મણની પરીક્ષા કરવી નહીં। હરિ ઈચ્છાથી આવેલો અન્નાર્થી તીર્થ શ્રાદ્ધમાં ભોજન કરાવવા યોગ્ય છે એમ મનુએ કહ્યું છે। જો વિદ્યાદિ ગુણોએ યુક્ત ન મળે તો શ્રાદ્ધમાં પોતાના માતા મહાદિજનો પણ જો સ્વધર્મમાં નિષ્ઠાવાળા હોય તો પૂજવા જમાડવા યોગ્ય છે। તે માતામહ અર્થાત માતાનો પિતા, દોહિત્રો, ભાણેજ, મામો, માસીનો પુત્ર અને તેનો પુત્ર, મામાનો પુત્ર, જમાઈ, સસરા, સાળો, સાળાનો પુત્ર, યજ્ઞ કરાવનારો ઋત્વિજ બ્રાહ્મણ, વિદ્યાનો અભ્યાસ કરાવનાર ગુરુ અને ઉપાધ્યાપક, આચાર્ય, યજ્ઞોપવિત સંસ્કાર આપી વેદોનું અધ્યયન કરાવનાર અને શ્રોત્રિય અર્થાત વેદને ભણેલો વિપ્ર, આ સર્વે માતા મહાદિજો સુશીલ અને સદાચારી હોય તો શ્રાદ્ધમાં ભોજન કરાવવા માટે પવિત્ર કહેલા છે। અને જો તેમાંથી કોઈ દુરાચારી હોય તો તેઓને અયોગ્ય જાણી શ્રાદ્ધ ભોજનમાં છોડી દેવો, આટલો નક્કી રાખવો। જે બ્રાહ્મણ કળિયુગના ધર્મને અનુરૂપ વિદ્યા આદિ સદગુણોએ સંપન્ન હોય ને તેણે જો કોઈ નિંદિત કર્મ કરેલું ન હોય તો તે પણ શ્રાદ્ધમાં સ્વીકારવા યોગ્ય છે। જે શ્રાદ્ધમાં હરિભક્ત કે સંન્યાસી ભોજન સ્વીકારે તો તે શ્રાદ્ધ મોટી સંપત્તિ વિના પણ પરિપૂર્ણ સિદ્ધ થાય છે। જે પુરુષ ગામમાં વસતા સંન્યાસીને જાણવા છતાં તેનો અનાદર કરીને બીજા બ્રાહ્મણોને જમાડે છે તેનું શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશીને આપેલું અન્ન રાક્ષસોને પહોંચે છે. દેવ સંબંધી કર્મમાં ઉત્તર સન્મુખ બેઠેલા બ્રાહ્મણોને પૂર્વમુખે બેસાડવા અને પિતૃ સંબંધી કર્મમાં પૂર્વમુખે બેઠેલા બ્રાહ્મણોને ઉત્તર સન્મુખ બેસાડવા, દેવ સંબંધી કર્મમાં બે બ્રાહ્મણોને જમાડવા, પિતૃ સંબંધી કર્મમાં ત્રણને જમાડવા અથવા બંને કર્મમાં એક એક બ્રાહ્મણને જમાડવો. યજમાન સમૃદ્ધિમાન હોવા છતાં બહુ વિસ્તારમાં પડવું નહીં. સત્ક્રિયા, દેશ, કાળ, પવિત્રતા અને લક્ષણે યુક્ત બ્રાહ્મણ આ પાંચની ગુણસંપત્તિ અતિ વિસ્તાર કરવાથી નાશ પામે છે, તેથી તેઓનો અતિવિસ્તાર ન કરવો. જ્યારે શ્રાદ્ધભૂમિ પર બ્રાહ્મણો ભોજન કરવા બેઠા હોય ને તેવામાં કોઈ સંન્યાસી કે બ્રહ્મચારી ભોજન કરવા આવે તો તેમને પણ ઈચ્છા પ્રમાણે જમાડવો. શ્રાદ્ધ કરવાને દિવસે દંતધાવન, તાંબુલ ભક્ષણ, શરીરે તેલમર્દન, ઉપવાસ, સ્ત્રીનો સંગ, ઔષધિનું ભક્ષણ અને પારકું અન્ન, આ સાત કર્મનો શ્રાદ્ધ કરનાર પુરુષે ત્યાગ રાખવો. બીજીવાર ભોજન, ગામાંતરે જવા માટે માર્ગનું અતિક્રમણ, ભારનું વહન, વેદનું અધ્યયન, મૈથુન, દાન દેવું ને દાન લેવું અને હોમ, આ આઠ કર્મો શ્રાદ્ધમાં જમાડનારાએ પણ છોડી દેવા. આવતે દિવસે શ્રાદ્ધમાં ભોજન કરનારાએ તથા શ્રાદ્ધ કરાવનારાએ પૂર્વ રાત્રિમાં ભોજન અને ઋતુકાળ હોવા છતાં પોતાની સ્ત્રીનો સંગ પ્રયત્નપૂર્વક છોડી દેવો. જે પુરુષ શ્રાદ્ધ કરીને તથા શ્રાદ્ધમાં જમીને સ્ત્રીનો સંગ કરે છે, તેમના પિતૃઓ તે મહિનામાં તેમના વીર્યને વિશે શયન કરે છે. સર્વે પિતૃઓના ગણોને અન્ન, દૂધ, ઘી, મધ, ગોળ આદિ સાત્વિક પદાર્થોથી તર્પણ કરવામાં આવે તો તેઓને અક્ષય તૃપ્તિ થાય છે. ક્યાંક સ્મૃતિ ગ્રંથોને વિશે માંસથી પિતૃતર્પણ કરવાનું કહેલું છે, તેનો કળિયુગને વિશે વેદોએ નિષેધ કરેલો છે. તેથી માંસથી પિતૃતર્પણ ક્યારેય પણ ન કરવું. તેથી જ મુનિશ્રેષ્ઠ પરાશર મુનિએ પોતાને અનુસરતા સર્વે સુવ્રતાદિ મુનિઓને કહેલું છે, જે પરાશર સ્મૃતિ છે તે જ કળિયુગમાં મુખ્ય છે, જેથી કોઈએ માંસથી પિતૃતર્પણ કરવું નહીં. પરાશર ઋષિ કહે છે, અન્ન, દૂધ, ઘી, મધ અને સમય ઉપર નિપજતું શાક વગેરેથી તૃપ્ત કરેલા બ્રાહ્મણોથી મનુષ્યોના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. શતશાસ્ત્રોના અભિપ્રાયને નહીં જાણનારો અવિદ્વાન પુરુષ પ્રાણીનો વધ કરી માંસથી પિતૃઓનું તર્પણ કરે છે, તે પુરુષ ચંદનનો ત્યાગ કરી શરીર ઉપર અંગારાનો લેપ કરે એવો કહેલો છે. જેમ કોઈક બાળક કંઈક વસ્તુ કૂવામાં ફેંકીને અજ્ઞાનવશ ફરી તે વસ્તુને લેવા કૂવામાં પડવા ઈચ્છે, તેમ માંસથી પિતૃતર્પણ કરવા ઈચ્છતો માણસ અધોગતિને પામે છે. પિતૃઓ વૈષ્ણવ હોવાથી માંસથી કરેલું શ્રાદ્ધ તેઓ સ્વીકારતા નથી, તેથી શ્રાદ્ધ કરનારને તેનું ફળ મળતું નથી. ઉપરાંત કરેલી હિંસાથી પોતાની જાતને અંધકારમાં ધકેલી દે છે. હે દ્વિજ, આ પ્રમાણે પરાશર મુનિના વચનો હોવાથી ધર્મશાસ્ત્રનો આશ્રય કરી વર્તતા બુદ્ધિમાન પુરુષોએ હંમેશા શ્રાદ્ધ કર્મમાં માંસનો ત્યાગ કરી દેવો. માટે શ્રાદ્ધ કરનાર દ્વિજાતિ પુરુષોએ નિર્દોષ એવા દૂધપાક અને નિવારાદિ ઋષિધાન્ય વડે સર્વે પિતૃઓનું તર્પણ કરવું. તેનાથી પિતૃઓ બહુ તૃપ્ત થાય છે. શ્રાદ્ધમાં ગાયનું દૂધ, દહીં અને ઘી પવિત્ર મનાયેલા છે. ભેંસનું ઘી શ્રેષ્ઠ કહેલું છે, પરંતુ દૂધ ક્યારેય પણ શ્રેષ્ઠ નથી. દિવસના 15 મુહૂર્ત છે, તેમાંથી 8મું મુહૂર્ત કુતુપકાળ કહેવાય છે. નેપાળ દેશનો કામળો, રૂપાનું પાત્ર, દરભો, તલ અને દોહિત્રો આટલા શ્રાદ્ધમાં પાવન કહેલા છે. ગોત્ર તથા નામનું ઉચ્ચારણ કરી ક્ષણ દાનાદિક કર્મ કરવું. શ્રાદ્ધ કરનાર બુદ્ધિમાન પુરુષે ગોત્રોચ્ચારના સર્વે સ્થાનોમાં સકાર અક્ષરની સાથે ગોત્રનું ઉચ્ચારણ કરવું. જો ગોત્રનું પોતાને જ્ઞાન ન હોય તો કાશ્યપ ગોત્રનું ઉચ્ચારણ કરવું, કારણ કે શ્રુતિએ સર્વે પ્રજાને કશ્યપ થકી પ્રગટ થયેલી કહેલી છે. વળી જો પોતાના પિતૃઓના નામ ન જાણતો હોય તો પિતા માટે પૃથ્વીશત નામથી, પિતામહ માટે અંતરિક્ષસત અને પ્રપિતામહને દિવિશત નામથી નિર્દેશ કરવો. જે કંઈ પણ પદાર્થ પિતાદિકને વિભક્તિના પ્રયોગની સાથે અર્પણ કરવામાં આવે તો તે સર્વે સફળ થયેલું જાણવું. વિભક્તિના વિપરીતપણામાં સર્વે નિષ્ફળ જાય છે એમ જાણવું. વિભક્તિનો નિયમ આ પ્રમાણે છે. અક્ષય અને આસનમાં ષષ્ઠી વિભક્તિ વાપરવી, અર્થાત પિતૃણામ અક્ષયમ પિતૃણામ ઇદમ આસનમ, આ પ્રમાણે છઠ્ઠી વિભક્તિથી ઉચ્ચારણ કરવું, તેમજ આવાહનમાં દ્વિતીયા વિભક્તિનું ઉચ્ચારણ કરવું, જેમ કે પિતૃ પિતામહ પ્રપિતામહાન આવાહયામી, તેવી જ રીતે અન્નદાનમાં ચતુર્થી વિભક્તિનો ઉચ્ચાર કરવો, જેમ કે વિશ્વદેવેભ્ય ઇદમ અન્નમ પિતૃભ્ય ઇદમન્નમ ઇત્યાદિ. બાકીની વિભક્તિઓ સંબોધનમાં વાપરવી. વિસર્જન, પાત્રચાલન, વિકીર, પંક્તિવારણ, હસ્ત પ્રક્ષાલન અને અપોષણ, આ છ કર્મો સદાય પિતા પ્રથમ હોય તે રીતે કરવા. સ્વાગત, સ્વસ્તિવાચન, ગોત્રશેષ, પ્રદક્ષિણા, અર્ઘ્ય અને દક્ષિણાદાન, આ છ કર્મો સવ્યયી અર્થાત યજ્ઞોપવિત ડાબે ખભે જેમ છે તેમ રાખીને કરવા. બાકીના અપસવ્યથી કરવા, અર્થાત જમણે ખભે યજ્ઞોપવિત રાખીને કરવા. પુષ્પોના અગથિયાના પુષ્પો, ભાંગરાના પત્રો, બે પાંદડાવાળા તુલસીના માંજર, આંબળાના પત્રો, ચંપાના પુષ્પો અને તલના પુષ્પો, આ છ વસ્તુઓ પિતૃઓને બહુ વહાલી છે. કેતકી, કરેણ, બુરસલી, મોગરો, પાડળ અને જાયના પુષ્પો, આ છ પુષ્પો શ્રાદ્ધમાં પ્રયત્નપૂર્વક છોડી દેવા. અગ્નિરહિતના, ધનરહિતના અને વિપત્તિમાં ફસાયેલા દ્વિજે નહીં રાંધેલા અન્નથી શ્રાદ્ધ કરવું, અને શુદ્રે તો હંમેશા કાચા અન્નથી જ શ્રાદ્ધ કરવું. આપત્તિમાં આવી પડેલો હોય છતાં દ્વિજે વાર્ષિક શ્રાદ્ધ, સપિંડીકરણ શ્રાદ્ધ, ગયા શ્રાદ્ધ અને મહાલય શ્રાદ્ધ કાચા અન્નથી ન કરવું. આવાહનમાં, સ્વધાકારમાં અને વિસર્જનમાં બુદ્ધિશાળી પુરુષોએ મંત્રનું ઉચ્ચારણ ઉહથી કરવું, પરંતુ અન્ય કર્મોમાં તથા કાચા અન્નના શ્રાદ્ધવિધિમાં મંત્રોનું ઉચ્ચારણ ઉહથી ન કરવું. અર્થાત આવાહનમાં હવિષે અત્તવે ના સ્થાને તવિષે સ્વીકર્તવે એમ બોલવું તેને ઉહ કહેલું છે. કાચા અન્નથી પણ શ્રાદ્ધ કરવાની અનુકૂળતા ન હોય તો બુદ્ધિમાન પુરુષે ધાન્ય કરતાં ચાર ગણા મૂલ્યવાળા શુદ્ધ સુવર્ણથી શ્રાદ્ધ કરવું, તેમજ પોતાનું મંગળ ઇચ્છતા બુદ્ધિમાન પુરુષે પુત્ર જન્મમાં સુવર્ણથી શ્રાદ્ધ કરવું, પરંતુ રાંધેલા અન્નથી ન કરવું અથવા કાચા અન્નથી પણ ન કરવું. જે પુરુષ આ સમગ્ર શ્રાદ્ધોને મધ્યે પર્વનું શ્રાદ્ધ કરવા પણ સમર્થ થતો નથી, તેમણે તો શ્રાદ્ધ કરવાના અવસર ઉપર સંકલ્પ શ્રાદ્ધના વિધિથી તે પર્વ શ્રાદ્ધ આચરી લેવો. તે સંકલ્પ શ્રાદ્ધમાં આવાહન, સ્વધા શબ્દ, અર્ઘ્ય, અગ્નિકરણ, વિકીર અને પિંડદાન, આ છ કર્મનો ત્યાગ કરવો. દ્રવ્ય અને વિપ્રના અભાવમાં માત્ર પિંડદાન પ્રદાન કરવું, અથવા શ્રાદ્ધને યોગ્ય દિવસ પ્રાપ્ત થાય ત્યારે આહાર માત્રનો ત્યાગ કરી દેવો, અથવા ફળયુક્ત જળ ભરેલો કુંભ બ્રાહ્મણને પ્રદાન કરવો, અથવા ગાયને ચારો નાખવો, પરંતુ શ્રાદ્ધનો દિવસ ખાલી જવા દેવો નહીં. ઋગ્વેદી બ્રાહ્મણે માતા પિતાના શ્રાદ્ધ કર્મથી પહેલાં બ્રહ્મયજ્ઞ તથા તર્પણ ન કરવું. પિતૃઓનું શ્રાદ્ધ થઈ જાય પછીથી જ બ્રહ્મયજ્ઞ અને તર્પણ, આ બંને કર્મ કરવા. પત્ની જો રજસ્વલા ધર્મમાં હોય તો ભાદરવાના મહાલયાદિ શ્રાદ્ધો પત્નીના ઋતુકાળના પાંચમે દિવસે કરવા અથવા ભાદરવાવદ અમાસને દિવસે કરવા. પત્ની જો રજસ્વલા હોય તો વાર્ષિક શ્રાદ્ધ અને માસિક શ્રાદ્ધ તો મૃત્યુતિથિને દિવસે જ પકવાનથી જ વિધિપૂર્વક કરવા, તેમજ વ્રત કે ઉપવાસને દિવસે શ્રાદ્ધ આવે તો યથાવિધિ શ્રાદ્ધ કરીને પિતૃઓને નિવેદન કરેલા અન્નને સૂંઘવો, પરંતુ ઉપવાસ ન છોડવો. વૈષ્ણવ ભક્તજનોએ એકાદશીને દિવસે આવતું શ્રાદ્ધ વિશેષપણે બારસને દિવસે જ કરવું, કારણ કે પિતૃઓ પણ વૈષ્ણવ જ હોય છે. સંન્યાસીના પણ વાર્ષિક આદિ શ્રાદ્ધો તેમના પુત્રોએ વિધિપૂર્વક કરવા અને મહાલય શ્રાદ્ધ બારસને દિવસે જ કરવું. આમ કરવાથી તે પર્વશ્રાદ્ધ થાય છે. કાચા અન્નનું શ્રાદ્ધ બપોર પહેલાં કરવું, એકોદ્દિષ્ટ શ્રાદ્ધ બપોરના સમયે કરવું, પર્વશ્રાદ્ધ બપોર પછીના સમયે કરવું અને વૃદ્ધિશ્રાદ્ધ પ્રાતઃકાળે જ કરવું. જે પુરુષ પોતાના પિતા આદિકના મરણ દિવસને કે મરણ મહિનાને જાણતો ન હોય તેવા પુરુષે તે પોતાના પિતા આદિકનું વાર્ષિક શ્રાદ્ધ માક્ષર મહિનામાં કે માઘ મહિનામાં કે પછી કોઈપણ અમાવાસ્યાની તિથિએ કરવું. યજ્ઞ, વિવાહ, મૂર્તિ પ્રતિષ્ઠા, ઉપનયન, સમાવર્તન અને ગર્ભાધાન સંસ્કાર અને દીક્ષાવિધિમાં નાંદી શ્રાદ્ધ કરવો. પિતા સંન્યાસી થઈ ગયા હોય કે મહાપાપાદિકથી પતિત થયા હોય તો વૃદ્ધિશ્રાદ્ધમાં અને તીર્થશ્રાદ્ધમાં પૂર્વે પિતાએ જે પિતૃઓને આપ્યો હોય તેમને જ પુત્રે પણ આપવો. યા દિવ્યા આપ, આ મંત્રો વડે અર્ઘ્યનું પ્રદાન, વિશ્વે દેવાસ આગત ઇત્યાદિ ઋચાઓથી આવાહન, ઇદમ વિષ્ણુર્વિચક્રમે, આ ઋચાઓ વડે દ્વિજને અન્નમાં અંગૂઠો મુકાવવાનું કર્મ, તૃપ્તાસ્થ, એ રીતનો વિપ્રો પ્રતિ તૃપ્તિનો પ્રશ્ન કરવો અને યજ્ઞની દગ્ધા, એ ઋચા વડે ભૂમિ ઉપર વિકીર અન્નનું પ્રદાન કર્મ, આટલા કર્મો તીર્થશ્રાદ્ધમાં ત્યાગ કરી દેવા. હે વિપ્ર, આ સર્વે શ્રાદ્ધમાં અતિથિઓ આવે તો પ્રયત્નપૂર્વક તેમને ભોજન કરાવવું, કારણ કે અતિથિઓને ભોજન કરાવવાથી શ્રાદ્ધની પૂર્ણતા થાય છે. બ્રહ્મચારીએ પોતાના માતા પિતાના મરણ પછી કરવામાં આવતી ઔર્ધ્વદૈહિક ક્રિયા માસિક શ્રાદ્ધો, વાર્ષિક શ્રાદ્ધો અને મહાલયાદિ સર્વે શ્રાદ્ધો વિધિપૂર્વક કરવા. અને સંન્યાસીએ તો માતા પિતાના મરણનું સૂતક પાળવું નહીં અને આંસુ પણ પાડવા નહીં, તેમજ તેમની શ્રાદ્ધાદિક પિંડોતક ક્રિયા પણ કરવી નહીં. જે પુરુષ પોતાના અધિકાર અનુસારે પોતાની શક્તિ પ્રમાણે સમયે સમયે વિશ્વ દેવતાએ સહિત પિતૃઓનું પૂજન કરતો નથી તે પુરુષ નિશ્ચય નરકમાં પડે છે. અને જે પુરુષ શ્રાદ્ધ કરે છે તે નિરોગી, અંગોની વિકળતાએ રહિત, લાંબી આયુષ્યવાળો, પુત્ર અને પૌત્રવાળો, ધનવાળો અને પ્રાપ્ત થયેલા સમગ્ર ધનને ભોગવવાવાળો થાય છે. પિતૃઓ છે જ ક્યાં એવી શંકા કરીને જે પુરુષ શ્રાદ્ધકર્મ કરતો નથી તે પુરુષના રુધિરને પિતૃઓ અતિશય કોપાયમાન થઈને પીવે છે. જેવી રીતે પોતાની માતાથી વિખૂટું પડેલું ગાયનું વાછરડું ગાયોના સમૂહને વિશે પોતાની માતાને શોધી લે છે, તે જ રીતે ઉચ્ચારાયેલા મંત્રો છે તે પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવેલા શ્રાદ્ધને તે પિતૃઓ સુધી પહોંચાડે છે. જો પિતા શુભકર્મોના યોગથી સ્વર્ગમાં દેવ થયા હોય તો શ્રાદ્ધમાં આપેલું અન્ન અમૃતરૂપ થઈને દેવલોકમાં તેને ચોક્કસ પ્રાપ્ત થાય છે. જો ફરી મનુષ્યના રૂપમાં અવતરેલા હોય તો શ્રાદ્ધમાં અર્પણ કરેલું અન્ન તેને ભોજનરૂપે પ્રાપ્ત થાય છે. પશુપણાને પામ્યા હોય તો તૃણરૂપે અને સર્પ થયા હોય તો વાયુરૂપે તેને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રાદ્ધનું અન્ન પશુ પક્ષી આદિક સર્વે યોનિમાં તેના ભોજન સ્વરૂપે તેને પ્રાપ્ત થાય છે. તેથી શ્રાદ્ધ પ્રયત્નપૂર્વક અવશ્ય કરવું. હે વિપ્ર, આ પ્રમાણે શ્રાદ્ધનો સર્વે વિધિ મેં તમને સંક્ષેપથી યથાર્થપણે કહ્યો. હવે પછી તમને ઋષિમુનિઓએ પોતાના સ્મૃતિ ગ્રંથોમાં કહેલા ધર્મોને મધ્યે કળિયુગમાં નિષેધ કરવા યોગ્ય જે ધર્મો છે તે કહું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ શ્રાદ્ધ વિધિનું નિરૂપણ કર્યું. એ નામે 20મો અધ્યાય પૂર્ણ થયો.